سورہ ذاریات سورہ نمبر 51 بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو موٹا مہربان نے بہوچ دیالو اللہ نا نام تھی والذاریات ذروا قسم چھے تے ہواو نی کہ جے ماٹی نے وکھیروا جوک وکھیری ناکھے چھے فالحاملات وقرا પછી કસમ છે તે વાદળાઓની કે જે વરસાદનો ભાર ઊંચકનારા છે પછી કસમ છે તે સમુદ્રમાં ચાલતા વહાણોની કે જે આસાનીથી ચાલનારા છે પછી તે ફરિશ્તાઓની કે જે હુકમોની વહેંચણી કરનારા છે બેશક જે વસ્તુઓનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે સાચો છે ને ઇન્સાફનો દિવસ યાની કે કયામત જરૂર આવનાર છે ને કસમ છે રસ્તાઓ વાળા આસમાનની કે એ મક્કાવાસીઓ બેશક તમો અંદરો અંદર મતભેદ વાળી વાતમાં પડ્યા છો જે બહેકી ગયેલા છે તે જ તેનાથી બહેકી જાય છે હડહડતું એકદમ ખોટું બોલનારા ઉપર લાનતને નફરીન થાઓ જે જાહેલિયતના ઘેરાવામાં યાની કે અજાણપણાના દાયરામાં ગાફિલ પડ્યા રહે છે તેઓ પૂછે છે કે ફેંસલાનો દિવસ ક્યારે આવશે એ રસૂલ તું કહે કે તે દિવસ તે હશે કે જે દિવસે તેમને આગ ઉપર તપાસવામાં આવશે ને કહેવામાં આવશે કે તમે તમારા અઝાબની સજાની મજા ચાખો આ એ જ સજા છે જેની તમે ઉતાવળ કર્યા કરતા હતા બેશક મુત્તકીઓ પરહેજગારો બાગો અને ઝરણામાં હશે તેમના પાલનહારે તેમને જે કાંઈ આપ્યું હશે તે તેઓ રાજી થઈ લેતા હશે બેશક તેઓ આ પહેલા યાની કે દુનિયામાં સારો અમલ કરનાર ને સારા કેરેક્ટર વાળા હતા તેઓ રાત્રે ઓછું સૂતા હતા ને સવારના પોરમાં માફી ને બક્ષિશ માંગ્યા કરતા હતા અને તેમની માલો દોલતમાં જે માંગનારા છે તથા મોહતાજો છે તેમનો પણ ભાગ રહેતો હતો અને વિશ્વાસ રાખનારાઓ માટે આ જમીનમાં કુદરતની નિશાનીઓ હાજર છે અને ખુદ તમારામાં પણ છતાં તમને સૂઝતું નથી અને આસમાનમાં પણ તમારી રોજી મોજૂદ છે અને તે વસ્તુઓ કે જેનાથી તમને ડરાવવામાં આવે છે لحق مثل ما أنكم تنطقون. માટે આસમાન તથા જમીનના પાલનહારની કસમ, બેશક આ કુરાને મજીદ એવું જ હક છે, સાચું છે જેમ તમે વાતો કરી રહ્યા છો. હલ અતાક હદીસ ضيف ابراهيم المكرمين اذ دخلوا عليه فقالوا سلاما قال سلام قوم. ભલા તારી પાસે ઇબ્રાહીમના માનવંત મહેમાનોનો કિસ્સો પહોંચ્યો છે? જે વખતે તે ફરિશ્તાઓએ તે ઇબ્રાહીમની પાસે દાખલ થયા ને સલામ કરી, આથી તેણે પણ સલામ કરી ને ઇબ્રાહીમ મનમાં બોલ્યા, આ લોકો અજાણ્યા લાગે છે. પછી ઇબ્રાહીમ તરત જ પોતાના કુટુંબ પાસે ગયા ને ત્યાંથી એક મોટું વાછરડું, ભૂંજેલું વાછરડું લઈ આવ્યા. પછી તે મહેમાનોની સામે ધર્યું. જ્યારે મહેમાનોને ખાતા ન જોયા તો કહ્યું કે તમે કેમ ખાતા નથી? પછી પોતાના મનમાં તેમનાથી ડર લાગ્યો તો તે લોકોએ કહ્યું કે ડર ન રાખો, અને તેઓએ ઇબ્રાહીમને એક ઇલ્મવાળા દીકરાની ખુશખબર આપી. તો ત્યારે આ સાંભળીને તેની બીબી સારા મોટેથી બોલતી બોલતી ત્યાં આવી પહોંચી ને પોતાના મોઢા ઉપર હાથ મારી કહેવા લાગી કે એક બુઢ્ઢી અને જેને બચ્ચા ન થતા હોય તેવી વાંઝ કેવી રીતે બચ્ચાને જણશે? તો તેઓએ કહ્યું કે તારા પાલનહારે એવું જ ફરમાવ્યું છે. બેશક તે મહાન હિકમતવાળો ને બધું જાણનાર છે. ઇબ્રાહીમે કહ્યું કે એ રસૂલો, તમે ક્યાં મકસદ માટે મોકલવામાં આવ્યા છો? તેમણે કહ્યું કે અમે એક ગુનેગાર કોમ તરફ મોકલવામાં આવ્યા છીએ કે અમે તેમના ઉપર માટીવાળા પથ્થર વરસાવીએ, જે તારા પાલનહાર પાસે ગુનાહોમાં હદથી વધારે વધી જનારાઓ માટે નિશાની કરેલા તૈયાર છે. પછી અમોએ તે શહેરમાંથી જે કોઈ મોમિન હતા તેમને બચાવી બહાર કાઢી લીધા, પણ અમને તેમાં એક ઇસ્લામ લાવનાર ઘર સિવાય બીજું કોઈ એવું ઘર મળ્યું નહીં. અને અમોએ તેઓમાં જે લોકો દર્દ ભર્યા અઝાબથી બીવે છે તેમના માટે એક નિશાની પાછળ મૂકી દીધી. અને એવી જ રીતે મૂસાના બનાવમાં પણ નિશાની છે. જ્યારે અમોએ તેને ફિરઔન તરફ સાફ મોજીઝા સાથે મોકલ્યો, પણ ફિરઔને પોતાના લશ્કર સાથે મોઢું ફેરવી લીધું ને કહેવા લાગ્યો, આ તો એક જાદુગર છે અથવા દીવાનો. જેથી અમોએ ફિરોનને તથા તેના લશ્કરને અમારા અઝાબમાં પકડ્યા અને તેઓ બધાને સમુદ્રમાં ડૂબાડી દીધા. અને તે ફિરોન હતો જ ઠપકાને લાયક. અને એવી જ રીતે આદની કોમના બનાવમાં પણ નિશાની છે, જ્યારે અમોએ તેમના ઉપર એક નાશકારક વાવાઝોડું મોકલ્યું, ને એ વાવાઝોડું જે જે વસ્તુ પર પહોંચતું હતું તેનો ચૂરે ચૂરો કર્યા વિના મૂકતું ન હતું. અને સમુદ્રની કોમના બનાવમાં પણ નિશાની મોજૂદ છે, જ્યારે તેમને કહેવામાં આવ્યું કે એક ઠરાવેલા નક્કી કરેલા સમય સુધી સુખ સાહેબી ભોગવી લો, પણ તેઓએ પોતાના પાલનહારના હુકમની ખિલાફ વર્જી કરી, હુકમની વિરુદ્ધ ગયા. ત્યારે તેમના દેખતા દેખતા જ તેમને એક ઘોર ગર્જનાએ આવી પકડ્યા. પછી ન તો તેઓ ઉભા થઈ શક્યા અને ન પોતાનો બચાવ કરી શક્યા. અને નૂહની કૌમને આ લોકોની પહેલા જ અમે નિશાની બનાવી ચૂક્યા હતા. બેશક તેઓ હતા જ હુકમનો ભંગ કરનારા લોકો. અને આસમાનને અમોએ જ અમારી તાકત થકી બનાવ્યું છે, ને બેશક અમે બધી બાજુ ફેલાયેલી તાકત ધરાવીએ છીએ. તેમજ જમીનને અમોએ જ પાથરી છે, માટે જુઓ કે અમે કેવા સરસ પાથરનારા છીએ. અને દરેક વસ્તુની જોડી કુપલ અમોએ બનાવી છે કે જેથી તમે નસીહતને સબક હાંસિલ કરો, માટે તમે અલ્લાહની તરફ દોડી જાઓ. ચોક્કસ જ હું તેના તરફથી તમારા માટે એક ખુલ્લો ડરાવનારો રસૂલ છું. ને અલ્લાહની સાથે બીજો કોઈ ખુદા ન બનાવો, યાની કે ખુદાની સાથે તેનો કોઈ ભાગીદાર કે શરીક બનાવો નહીં. બેશક હું તેના તરફથી તમારા માટે એક ખુલ્લો ડરાવનારો રસૂલ છું. એવી જ રીતે તે લોકોની પાસે કે જે તેમની પહેલા હતા, એક પણ રસૂલ એવો આવ્યો ન હતો જેની બાબતમાં તેઓએ આ કહી દીધું ન હોય કે આ તો એક જાદુગર છે અથવા પાગલ. શું તેઓ આ કહેણીની એકબીજાને વસિયત કરતા ચાલ્યા આવ્યા છે? નહીં, બલકે તે લોકો છે જ તોછડા, રૂઢ. وذكر الذكرى تنفع المؤمنين. اے رسول હવે તું તેમના તરફથી મોઢું ફેરવી લે, તેમ કરવાથી તું ઠપકાને લાયક ગણાશે નહીં, અને નસીહત તથા સબક આપ્યા કર, કારણ કે નસીહત મોમિનોને ચોક્કસ ફાયદો કરશે. અને મેં જિન્નાતો તથા ઇન્સાનોને નથી પેદા કર્યા, પણ એ માટે કે તેઓ મારી ઈબાદત કરે. યાની કે અમસ્તા પેદા નથી કર્યા સિવાય એ કે મારી ઈબાદત કરે. તેમની પાસે ન હું રોજી માંગુ છું, અને ન હું એ ચાહું છું કે તેઓ મને ખવરાવે. બેશક અલ્લાહ એ જ મહાન રોજી આપનાર, તાકતવાન અને શક્તિવાળો છે. માટે બેશક તે લોકો માટે કે જેમણે જુલમ કર્યો છે એવી સજાનો એક ભાગ છે, જેવો કે તેમની પહેલાના તેમના સાથીઓ માટે સજાનો ભાગ હતો. માટે તેઓએ મારી પાસે અઝાબની ઉતાવળ કરવી નહીં. પછી જે દિવસથી તેમને બિવરાવવામાં આવે છે, તે દિવસનો જેવો ઇનકાર કરે છે, યાની કે કયામતના દિવસનો, તો તેમના માટે ખરાબ હાલત છે, દુર્દશા છે.